श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 31 मधु केटब नो वध तथा सृष्टि परंपरा नु वर्णन पुलत्स्य जी कहे छे। त्यार पछी अनेक योजनना विस्तार वाला ते सुवर्णमय कमल मा ते सर्व प्रकारना तेजोमय गुणों थी युक्त अने पार्थिव लक्षणों थी संपन्न हतु। तेमाथी भगवान श्री विष्णुए योगीओमां श्रेष्ठ महान तेजस्वी अने समस्त लोकोनी सृष्टि करनारा चतुर्मुख ब्रह्माजीने उत्पन्न कर्या। महर्षिओ ते कमळने श्री नारायणनी नाभिथी उत्पन्न थयेलू बतावे छे। ते कमळनो जे सार भाग छे तेने पृथ्वी कहे छे तथा ते सार भागमां पण जे वधारे भारे अंश छे તેમને દિવ્ય પર્વત માનવામાં આવે છે। કમળની અંદર એક બીજું કમળ છે જેની અંદર એકારણવનના જળમાં પૃથ્વી સ્થિત છે એવું મનાય છે। આ કમળની ચારે બાજુ ચાર સમુદ્ર છે, વિશ્વમાં જેમના પ્રભાવની ક્યાંય તુલના નથી, જેમની સૂર્ય સમાન પ્રભા અને વરુણ જેવી અપાર કાંતિ છે તથા આ જગત જેમનું સ્વરૂપ છે તે સ્વયંભૂ મહાત્મા બ્રહ્માજી તે એકારણવનના જળમાં ધીરે ધીરે પદ્મરૂપ નિધિની રચના કરવા લાગ્યા। તે જ સમયે તમોગુણથી ઉત્પન્ન મધુ નામનો મહાન અસુર તથા રજોગુણથી પ્રગટ થયેલા કૈટભ નામધારી અસુર આ બંને બ્રહ્માજીના કાર્યમાં વિઘ્નરૂપ બનીને આવ્યા। જોકે તેઓ ક્રમશઃ તમોગુણ અને રજોગુણથી ઉત્પન્ન થયા હતા, તેમ છતાં તમોગુણના વિશેષ પ્રભાવને કારણે બંનેનો સ્વભાવ તામસ થઈ ગયો હતો। તે બંને મહાબળવાન તો હતા જ, તેથી એ કારણવમાં સ્થિત સંપૂર્ણ જગતને વ્યાકુળ કરવા લાગ્યા। તે બંનેના ચારે બાજુ મુખ હતા, એ કારણવના જળમાં વિચરતા રહીને જ્યારે તે બંને પુષ્કરમાં ગયા ત્યાં તેમને અત્યંત તેજસ્વી બ્રહ્માજીના દર્શન થયા। ત્યારે તે બંને અસુર બ્રહ્માજીને પૂછવા લાગ્યા, તમે કોણ છો? જેણે તમને સૃષ્ટિના કાર્યમાં નિયુક્ત કર્યા છે તે તમારો કોણ છે? તમારો ત્રષ્ટા કોણ છે અને કોણ રક્ષક છે તથા તેને ક્યાં નામે બોલાવવામાં આવે છે? બ્રહ્માજી બોલ્યા, અસુર, તમે લોકો જેમના વિશે પૂછો છો તે આ લોકમાં જ એક જ છે। જગતમાં જેટલા પણ પદાર્થો છે તે બધા સાથે તેમનો સંયોગ છે, તેઓ સર્વમાં વ્યાપ્ત છે, તેમનું કોઈ એક નામ નથી, તેમના અલૌકિક કર્મો અનુસાર અનેક નામ છે। આ સાંભળીને તે બંને અસુર સનાતન દેવતા ભગવાન શ્રી વિષ્ણુની પાસે ગયા, જેમની નાભિથી કમળ પ્રગટ થયું હતું તથા જેઓ ઇન્દ્રિયોના સ્વામી છે। ત્યાં જઈને તેમણે તેમને મસ્તક ઝુકાવીને પ્રણામ કરતા કહ્યું, અમે જાણીએ છીએ તમે વિશ્વની ઉત્પત્તિના સ્થાન અદ્વિતીય તથા પુરુષોત્તમ છો, અમારા જન્મદાતા પણ તમે જ છો, અમે તમને જ બુદ્ધિના કારણ પણ સમજીએ છીએ। હે દેવ, અમે તમારી પાસે હિતકર વરદાન ઈચ્છીએ છીએ। હે શત્રુદમન, તમારા દર્શન અમોઘ છે। હે સમર વિજયી વીર, અમે તમને નમસ્કાર કરીએ છીએ। શ્રી ભગવાન બોલ્યા, અસુરો, તમે લોકો વરદાન શા માટે માગો છો? તમારું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે, તેમ છતાં તમે બંને જીવતા રહેવા ચાહો છો, આ બહુ આશ્ચર્યની વાત છે। મધુ કેટભે કહ્યું, પ્રભુ, જે સ્થાનમાં કોઈનું મૃત્યુ ન થયું હોય ત્યાં અમારો વધ થાય, અમારે આજ વરદાનની ઈચ્છા છે। ભગવાન બોલ્યા, સારું। આ પ્રમાણે તે બંને મહાન અસુરોને વરદાન આપીને દેવતાઓના પ્રભુ સનાતન શ્રી વિષ્ણુએ અંજન એટલે મેષ સમાન કાળા શરીરના મધુ અને કેટભને પોતાના ખોળામાં નાખીને મછલી નાખ્યા। ત્યાર પછી બ્રહ્માજી પોતાની ભુજાઓ પર ઉપર ઉઠાવીને ઘોર તપસ્યા કરવા લાગ્યા। ભગવાન ભાસ્કરની જેમ તેઓ અંધકારનો નાશ કરી રહ્યા હતા અને સત્ય ધર્મને પરાયણ થઈને પોતાના તેજથી સૂર્ય જેવા દિદીપ્યમાન થઈ રહ્યા હતા, પરંતુ એકલા હોવાને કારણે તેમનું મન લાગ્યું નહીં, તેથી તેમણે પોતાના શરીરના અર્ધા ભાગથી શુભ લક્ષણા ભાર્યાને ઉત્પન્ન કર્યા। ત્યાર પછી પિતામહે પોતાના જેવા પુત્રોને ઉત્પન્ન કર્યા, જે બધા જ પ્રજાપતિ અને જગ પ્રસિદ્ધ યોગી થયા. બ્રહ્માજીએ 10 પ્રજાપતિઓ ઉપરાંત લક્ષ્મી, સાધ્યા, શુભલક્ષણા, વિશ્વેશા દેવી તથા સરસ્વતી આ 5 કન્યાઓને પણ ઉત્પન્ન કરી. આ બધી દેવતાઓમાં પણ શ્રેષ્ઠ અને આદરણીય માનવામાં આવે છે. કર્મ સાક્ષી બ્રહ્માજી આ 5 કન્યાઓ ધર્મને અર્પણ કરી દીધી. બ્રહ્માજીના અર્ધા શરીરમાંથી જે પત્ની પ્રગટ થઈ હતી તે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી લેતી હતી. તે સુરભી રૂપે બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત થઈ લોક પૂજિત બ્રહ્માજીએ તેમના દ્વારા 11 પુત્રોને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી દ્વારા જન્મ ગ્રહણ કરનારા તે બધા બાળકો રડતા રડતા દોડ્યા, તેથી રડવા અને દોડવાના કારણે તેમનું નામ રુદ્ર પડ્યું. આ પ્રમાણે સુરભિના ગર્ભથી ગાય, યજ્ઞ તથા દેવતાઓ પણ ઉત્પન્ન થયા. બકરા, હંસ અને શ્રેષ્ઠ ઔષધિઓ, અન્ન વગેરે પણ સુરભિથી જ ઉત્પન્ન થયા છે. ધર્મથી લક્ષ્મીએ સોમ અને સાધ્યાએ સાધ્ય નામના દેવતાઓને જન્મ આપ્યો. તેમના નામ આ પ્રમાણે છે: ભ્રવ, ભવ, પ્રભવ, કુશાશ્વ, સુવહ, અરુણ, વરુણ, વિશ્વામિત્ર, ચલ, ધ્રુવ, હવિષ્યા, હવિષ્યમાન, તનુજ, વિધાન, અભિમત, વત્સર, ભૂતિ, સર્વાસુર, નિષુદન, સુપર્વા, બૃહત્કાંત અને મહાલોક નમસ્કૃત. દેવી વસુએ વસુ નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા, જે ઇન્દ્રનું અનુસરણ કરનારા હતા. ધર્મની ચોથી પત્ની વિશ્વ એટલે કે વિશ્વેશાના ગર્ભથી વિશ્વદેવ નામના દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે આ ધર્મના સંતાનોનું વર્ણન થયું. વિશ્વદેવોના નામ આ પ્રમાણે છે: મહાબાહુ દક્ષ, નરેશ્વર, પુષ્કર, ચાક્ષુષ, મનુ, મોહરગ, વિશ્વાનુંગ, વસુ, બાલ, મહાયશસ્વી, નિષ્કલ, અતિ સત્ય પરાક્રમી, રુરુદ તથા પરમ કાંતિમાન ભાસ્કર. મરુત્વતીએ મરુત્વાન નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા, જેમના નામ આ પ્રમાણે છે: અગ્નિ, ચક્ષુ, જ્યોતિ, સાવિત્રી, સાવિત્ર, મિત્ર, અમર, સર્વવૃષ્ટિ, સુવર્ષ, મહાભુજ, વિરાજ, રાજ, વિશ્વાયુ, સુમતિ, અશ્વગંધ, ચિત્રરશ્મિ, નિષદ, આત્મવિધિ, ચારિત્ર, પાદમાત્રગ, બૃહત, બૃહદ્રૂપ તથા વિષ્ણુ નાભિગ. આ બધા મરુત્વતીના પુત્ર મરુદગણ કહેવાયા. આદિત્ય કશ્યપના અંશથી 12 આદિત્યોને જન્મ આપ્યો. આ પ્રમાણે મહર્ષિઓ દ્વારા વખણાયેલી સૃષ્ટિ પરંપરાનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું. જે મનુષ્ય આ શ્રેષ્ઠ પુરાણને સદા સાંભળશે અને પર્વના અવસર પર આનો પાઠ કરશે, તે આ લોકમાં વૈરાગ્યવાન થઈને પરલોકમાં ઉત્તમ ફળનો ઉપભોગ કરશે. જે આ પૌષ્કર પર્વનો મહાત્મા બ્રહ્માજીના પ્રાદુર્ભાવની કથાનો પાઠ કરે છે, તેનું કદી અમંગળ થતું નથી. હે મહારાજ, શ્રી વ્યાસદેવના મુખેથી જેવું મેં સાંભળ્યું છે, તે જ પ્રમાણે તમારી સામે મેં આ પ્રસંગનું વર્ણન કર્યું છે. અધ્યાય 31 પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.